بسم الله الرحمن الرحيم. والسماء والطارق. قسم چه آسمان ني ني قسم چه انداري رات ما آونار ني. وما أدراك ما الطارق. ني تون شو سمجھيو كي انداري رات ما آونار شو چه. النجم الثاقب. تي نظر ني آنجي ناكه ايوا રોશની વાળો એક તારો છે. ઇન કુલ્લુ નફસિન લમ્મા અલયહા હાફિઝ. એક પણ એવો માણસ નથી કે જેના પર એક ચોકીદાર નિમેલો ન હોય, એક ચોકીદાર નિગહબાન મુકરર કરેલો ન હોય. ફલયન્ઝુરિલ ઇન્સાનુ મિમ્મા ખુલિક. જેથી કરીને માણસે વિચારવું જોઈએ કે તે કઈ વસ્તુમાંથી પેદા કરવામાં આવ્યો છે. ખુલિક મિમ્માઇન દાફિક. તે ઉકળતા પાણીમાંથી પેદા કરવામાં આવ્યો છે. યખરુજુ મિન બૈનિ સુલ્બ વત્તરાઇબ. જે મરદની પીઠ ને ઔરતની છાતીના હાડકાઓ વચ્ચેથી નીકળીને આવે છે. ઇન્નહુ અલા રજઈહી લકાદિર. બેશક અલ્લાહ તેને પાછો લાવવા ઉપર, પાછો પેદા કરવા ઉપર જરૂર કાબૂ રાખે છે. જે દિવસે લોકોના દિલો અંદરની વાતો તપાસી જોવામાં આવશે. તો તે દિવસે ન તેનું કોઈ જોર ચાલશે, ન તેનો કોઈ મદદગાર હશે. કસમ છે પાણી વરસાવનારા આસમાનની. અને ચિરાય જતી જમીનની કસમ, યાની કે જ્યારે ઉગવાની શરૂઆત થાય ત્યારે જમીન જે ફાટી જાય છે તેની કસમ. બેશક આ કુરાને મજીદ ફેંસલો કરનાર બોલ છે. વમા હુવા બિલ હઝલ. અને આ કોઈ બેહુદો નથી. ઇન્નહુમ યકીદૂન કૈદા. બેશક તે લોકો એક ચાલબાજી ચાલે છે, રમત રમે છે. વઅકીદુ કૈદા. અને હું પણ એક ચાલ ચાલુ છું. ફમહ્હિલિલ કાફિરીન અમહિલહુમ રુવૈદા. માટે તું ઈમાન નહીં લાવનારાઓને મોકો ને મોહલત આપી દે ને તેમને થોડાક સમય માટે છોડી દે.